જો એવું ઈચ્છતા હો કે આ ભાઈ દુખી ન થાય તો સારું, તો વગર પૂછે એના હિતની વાત કેવી. શુભમ વા યદિ વા પાપમ, દ્વેષમ વા યદિ વા પ્રિયમ. દુઃખ લગાડીને પણ એને સત્ય હકીકત કેવી. ભાઈ તને ખોટું લાગે તો ભલે લાગે, પણ આટલી વાત મારી સાંભળી લે. રુચિકર હોય કે અરુચિકર, સાંભળીને પહેલો ભલે ગરમ થાય, પણ એ વાત તો એને કેવી જરૂરી છે. તમે સુખી થાવ એ મારો અંતરનો અભિપ્રાય છે, અભિલાષા છે. એટલે તમને હું હવે સત્ય, હિતકારી અને કલ્યાણકારી વાત તમને કહું છું. યાદ રાખીને સાંભળી લો, કોઈ પણ કાર્ય સિદ્ધ થતું હોય, પણ જો એ કપટથી સિદ્ધ થતું હોય, પ્રપંચથી સિદ્ધ થતું હોય, કુયુક્તિથી સિદ્ધ થતું હોય, તો એ કાર્ય નહીં કરવાનું. તમને એમ કે મારો દુર્યોધન નિષ્કંટક રાજ્ય કરે, એની પાછળ કપટ અને કુયુક્તિઓ તમે આચરવાના હો, તો એ જતી કરજો. હવે એમાં સફળતા નહીં મળે. ડાયા માણસોનું એ લક્ષણ છે કે કપટ કરીને કોઈ કાર્ય સિદ્ધ કરવું, એના કરતાં એ કાર્ય સિદ્ધ ન થાય તો ચિંતા ન કરવી, પણ કપટી નહીં થવાનું. અને પ્રયોજન વિના મંદોપી ન પ્રવર્તતે. કોઈ પણ કાર્યની પાછળ ઈરાદો હોય છે, તો એકવાર સારો ઈરાદો નક્કી કરવો અને પછી કામ ચાલુ કરવું કે મારે આ ઈરાદો છે, મારું આ ધ્યેય છે, એટલે હું આ કામ શરૂ કરું છું. પહેલો તો પોતાનો ઈરાદો સ્પષ્ટ કરવો અને પછી કામ કરવું. કોઈ આવેશમાં આવીને મહામોટું કાર્ય કે સાહસ ક્યારે ચાલુ નહીં કરવાનું. એટલું તો ધ્યાન રાખવાનું, કોઈ પણ માણસને સત્તા મળે, એટલે કે રાજ્ય મળે કે સત્તા મળે, એટલે એને મનફાવે એમ વર્તવાની છૂટ તો છે જ નહીં. નીતિશાસ્ત્ર કેટલું કહે છે, એ વખતે પણ, હજુ એ વખતે પ્રજા, સામાન્ય પ્રજા અભણ હતી, કોઈ રાજકારણ રીત નીતિની કંઈ ખબર નહોતી, છતાં કહે છે કે સત્તા મળે અને મનફાવે એમ વર્તવો એ તો સંપૂર્ણ અયોગ્ય છે. અયોગ્ય છે એટલું નહીં, મનફાવે એમ વર્તનાર કોઈ પણ માણસને એના હાથ નીચેની પ્રજા સહન કરતી નથી. ભલે એક નાનકડા મંડળનો આગેવાન હોય કે નાનકડા કોઈ ગ્રુપનો આગેવાન હોય કે સમાજનો આગેવાન હોય કે મોટો રાજા હોય, એનો કઈ રીતે નાશ થાય? જરા રૂપમ એવો જ તમામ, ગમે એવું રૂપ હોય, અઠવાડે અઠવાડે ફોટો પડાવવા જતો હોય, મોઢું આડું ત્રાસું રાખીને અને મઢાવતો હોય, પણ ધીરો રે, થોડો બુઢો થા પછી ખબર પડશે. વૃદ્ધાવસ્થા જેમ રૂપનો નાશ કરી નાખે, એ જ રીતે ઉદ્ધતા એ સત્તા ઉપરથી ફેંકી દે છે, લક્ષ્મીનો નાશ કરે છે. સ્વચ્છંદતા જેવું કોઈ દુઃખ નથી, એના જેવી કોઈ મૂર્ખામી નથી. એટલે ડાયા માણસોએ પોતાને કઈ સત્તા મળી હોય તો એમ નહીં માનવાનું કે હવે મને કોણ પૂછવા વાળો. આવી સ્વચ્છંદતા એનો સર્વથા નાશ કરે છે. જેની પાસે સત્તા આવી એણે વેપારી વર્ગને દુખી ન કરવો. મહાભારતની નીતિ કેવી છે, વ્યાસજીનો અભિગમ કેવો છે. જે દેશનો વેપારી સુખી હોય તો એ દેશની પ્રજા સુખી રહે છે. જે દેશનો વેપારી સ્વતંત્ર હોય તો એ દેશની પ્રજાને કોઈ વસ્તુની તંગી પડતી નથી, એ ગમે ત્યાંથી લાવીને આપે. અહીં એક દ્રષ્ટાંત આપ્યું છે, કેટલો સરસ છે. માલાકાર ઈવા રામે ન યથા અંગારકારક. આરામ એટલે બગીચો, બગીચાને સંસ્કૃતમાં આરામ કહેવાય છે. તો બગીચામાં માળી કઈ રીતે વર્તે છે એ રીતે રાજાએ વર્તવું, પરંતુ કોલસા પાડનારની જેમ ક્યારે નહીં વર્તવાનું. કોલસા પાડનારો ઝાડ સાથે કેવો વર્તાવ કરે છે જોયું છે, અને માળી એ વૃક્ષ સાથે કેવો વર્તાવ કરે, ફૂલ ચૂંટી લે, ફળ તૈયાર થયું હોય તો લઈ લે, પણ ઝાડને નુકસાન પહોંચાડે નહીં. અને જયારે કોલસા પાડવા વાળો તો થડમાંથી જ કુહાડા મારે. રાજા જો આવી રીતે વેપારી સાથે કે સુખી માણસો સાથે, સંપત્તિ વાળા માણસો સાથે જો વર્તે, એટલે કે માળીની જેમ, તારી પાસે તો કરોડો રૂપિયા છે, રાજ્યને અત્યારે દુષ્કાળ છે, થોડી જરૂર છે, લાવ, એ રીતે લેવો. પણ હોડેડાટ એને ચારે બાજુથી હુમલો કરી એનું ઘર ને મકાન ને ફેક્ટરી ને છિન્ન ભિન્ન કરી નાખે, એવી રીતે રાજાએ નહીં વર્તવાનું. આવી રીતે જે વર્તે એનો દેશ ઉજ્જળ થાય છે અને એની પ્રજા દુખી થાય છે. કોઈ પણ કાર્યનો આરંભ કરો તો કિન્નુમે સ્યાદ ઇદમ કૃત્વા કિન્નુમે સ્યાદ અકુર્વત. આ કાર્ય કરીશ તો પ્રજામાં કેવો ભાવ, કેવી છાપ પડશે, અને આ કાર્ય નહીં કરું તો પ્રજામાં મારો કેવો અભિપ્રાય બંધાશે, એ વિચાર કરીને જ ડાયા માણસે કાર્યનો આરંભ કરવાનો. બીજી વાત, ઘણી વાર માણસો કરગરતા હોય છે, પણ આટલું ધ્યાન રાખવાનું, પ્રસાદો નિષ્ફલો યસ્ય, જેની કૃપાથી કઈ મળતું ન હોય અને જેના ગુસ્સાથી કઈ નુકસાન ન થતું હોય તો એને પછી આદર આપવાની ને સ્તુતિ કરવાની ને માફી માગવાની ને કોઈ જરૂર નહીં. કારણ કે એની પ્રસન્નતાથી કઈ મળે એમ નથી અને એના ગુસ્સાથી કઈ આપણું જાય એમ નથી, તો એના તરફ લક્ષ્ય જ નહીં આપવાનું. એ રાજી થાય તોય ઓકે, અને ગુસ્સે થાય તોય ઓકે, કઈ વાંધો નહીં, જાઓ તમે તમારે ખીજાયા કરો બેઠા બેઠા. રુજુ પશ્યતી સર્વ, દ્રષ્ટિથી બધાને સરળતાથી જોવા. ખ્યાલ ના આવે કે આજ મારા ઉપર આ ખીજાયો છે, આંખ ઉપરથી એવી ખબર કોઈને પડવી ન જોઈએ. જોવું રુજુતાથી, પછી જેવો માણસ એ પ્રમાણે વર્તાવ કરવો. આટલું જેને ન ફાવે તો એ સત્તાધીશ થવાને લાયક જ નથી. બીજું, જ્યારે બહાર નીકળવું ત્યારે બહુ ધ્યાન આપવાનું. વૈજ્ઞાનિકો જેમ પથ્થરમાંથી સોનું કાઢે છે, આપણે આ સોનું પહેરો છો બધા, એ ક્યાંથી નીકળે છે? એ કઈ જામફળમાંથી ને સફરજનમાંથી નથી નીકળતું, સોનું પથ્થરામાંથી નીકળે છે. સોનું પથ્થરમાંથી જેમ સોનું કાઢી લેવામાં આવે, એવી રીતે ગાંડાની વાણીમાંથી અને બાળકના બબડાટમાંથી, પ્રલાપ બાળકસ્ય, બાળકના પ્રલાપમાંથી પણ કંઈક સાર ખેંચી લેવો. છોકરા કંઈ બોલતા હોય, અમારો રાજા તો આવો છે, આ પ્રધાન તો તેવો છે, ત્યારે સમજી લેવું કે આ છોકરાને ક્યાંથી ખબર કે આ પ્રધાન આવો છે. ચોક્કસ એના ઘરમાં આ ચર્ચા થતી હશે, કારણ કે ઘરમાં બોલે ડોકરા અને બહાર બોલે છોકરા. ઘરમાં જે કંઈ થતી હોય ચર્ચા, એ જ છોકરું બહાર બોલવાનું. એટલે છોકરા કઈ વાણી બોલે, મોટી રાજા આવો છે ને આવો છે ને, આ ફલાણા એ તો આને દાટ વાળ્યો ને આને આમ કર્યું ને, તો સમજી લેવું કે આ છોકરાને ક્યાંથી ખબર. પણ ઘરની વાત છોકરો બહાર બોલે, એટલે ગાંડાની વાણીમાંથી એટલે કે મૂર્ખની વાણીમાંથી કે બાળકની વાણીમાંથી પણ કંઈક સાર ખેંચતા શીખો. આવી રીતે જે સમજે વિચારે એ ખૂબ આગળ વધી શકે અને લોકપ્રિય બને. પણ આટલું ધ્યાન રાખવાનું, ગાયો જેમ ગંધથી જુએ છે, બ્રાહ્મણ જેમ વેદથી જુએ છે, એમ રાજાઓ પોતાના દૂતો દ્વારા જુએ છે, અને સામાન્ય માણસ એ નેત્રથી જુએ છે. આપણને બીજી ખબર ન પડે, આંખેથી દેખાય કે આ ટોળું આવ્યું એટલી જ ખબર પડે. તો હોશિયાર ડાયો વેપારી હોય એને ખબર પડવી જોઈએ કે મેં આ વર્ષનો ટેક્સ ચૂકવ્યો નથી, મારો વેપાર ઘણો વધી ગયો છે, એ કઈ કોઈ ખાનગીમાં નહીં હોય, એટલે એને સમજીને રાજભાગ આપી દેવો. અહીંયા આગળ એવી એક સરસ વાત કહી છે, અથયા સુદહા રાજન, જે ગાય શાંતિથી દોવા દે એને માર પડતો નથી, પણ જે ગાય પરાણે દોવા દે એને બહુ માર પડે છે. સાચી વાત હશે. કેટલું જે ગાય દોવા ન દે, ખાણ ખાઈ ગઈ, પાપડી આરોગી ગઈ, લીલી ચાર ઓયા કરી ગઈ, અને જ્યાં આંચળમાં હાથ નાખે લાત મારે, પછી તો લેતી જા ત્યારે તું એ. એટલે પરાણે દોવા દે એને માર પડે. એક તો તમારી પાસે પેટ ભરાયું છે, મકાન બદલાઈ ગયા, કપડા બદલાઈ ગયા, વ્યવહાર બદલાઈ ગયા, ગાડી ઘોડા આવી ગયા, દુકાનો બદલાઈ ગઈ, અને છતાં તમે રાજભાગ આપો નહીં, શાંતિથી દોવા ન દો તો પછી માર પડે. એટલે ડાયો એને કહેવાય કે હવે સમજીને, નહીં તો ઘણી વાર શું થાય, હેરાન થવું પડે અને દંડ આપવો પડે. એક ભાઈ મરચાની ચોરી કરી, સીઝન સારી હતી અને એવા ખેતરમાં સરસ મરચાં તોડી તોડીને થેલી ભરવા માંડ્યો અને ખેડૂતે પકડ્યો, હાથ જાલીને રાજા પાસે લઈ ગયો. નામદારાણે મારા ખેતરમાં ચોરી કરી છે. શાની ચોરી કરી? મરચાની. કેમ ચોરી કરી? ચોરી કરી. ચાલો થેલી થલવો, કેટલા મરચાં છે? ગણ્યા તો 100 થયા. ચાલો 100 મરચાં ખાઈ જા, એ જ તને દંડ. ચોરી કેમ કરે? 100 મરચાં ખવાય? ખાઈ જા, કાં પછી તું 100 રૂપિયા દંડ ભરી દે. તો 100 રૂપિયા ભર્યા કરતા 100 મરચાં ખાઈ જઈશ. અને માંડ્યો ખાવા, અને મરચાં તીખી જાતના હતા. મરચાં મોળા ફસે હોય છે માણસની જેમ, અને મરચાં તીખાય હોય છે. 100 મરચાં ક્યાંથી ખવાય? આંખે નાખે ને પાણી પાણી 25 ખાધા. પછી કે તો પછી 100 ફટકા ખા, કાં 100 રૂપિયા ભર. તો ફટકા ખાઈશ. જમાદાર ઉભો થયો જોડો લઈને અને માંડ્યો દેવા. 35-40 એ પહોંચ્યો ને, હાય હાય હવે રૂપિયા ભરી દઈશ. કે તો પહેલા જ ભરી દીધા હોત તો. એટલે વેપારીએ આ સમજવા જેવું કે જયારે આપણે નોટિસ આવી ને આ મારું બધું ખ્યાલ તો હશે જ, માટે આપી દેવું જ સારું, તો પેલા બે વધારાના દંડ ભોગવવા ન પડત. ધર્મની રક્ષા સત્યથી થાય, આચરણથી થાય. સારા આચરણોથી જ ધર્મ શોભી ઉઠે, ફક્ત વેશથી નહીં, મોટી કંઠીથી કે મોટા તિલક ચાંદલાથી ધર્મ શોભે નહીં. અનુયાયીઓના આચરણથી, એના સત્યના આચરણથી, સદાચરણથી ધર્મ શોભે છે. અભ્યાસથી જ વિદ્યાનું રક્ષણ થાય. ગમે એવી વિદ્યા પણ્યો હોય, નિષ્ણાત હોય, પણ એનો અભ્યાસ મૂકી દે તો એ વિદ્યા જતી રહે છે. શરીરને બરાબર ચોળીને નાવાથી રૂપનું રક્ષણ થાય છે. પણ તો શિયાળામાં ઉપદેશ નહીં આપ્યો હોય એટલે અત્યારે તો કોઈને કહેવું ન પડે કે ભાઈ જલ્દી બાથરૂમમાંથી બહાર આવજે. ઉનાળામાં તો ખખડાવ ખખડાવ કરીએ તો બહાર ન નીકળે. તો શરીરને ચોળીને નાવાથી રૂપનું રક્ષણ થાય છે એનો અર્થ એવો. આની પાછળ નીતિશાસ્ત્ર છે ને, એ ખાલી અંગુલી નિર્દેશ જ કરે. પછી તમે એ પ્રમાણે વર્તો ન વર્તો એને કોઈ નિસ્બત નહીં. ધર્મશાસ્ત્ર છે ને, એ જ્યારે ઉપદેશ આપે ત્યારે જો ન વર્તો તો કહેશે રૌરવ કુંડમાં પડશો, આ પ્રમાણે નહીં વર્તો તો કુંભી પાકમાં પડશો, આ પ્રમાણે નહીં વર્તો તો વાંદરાનો દેહ આવશે. એ ધર્મશાસ્ત્રનું કામ. નીતિશાસ્ત્ર ફક્ત અંગોલી નિર્દેશ. ચોળીને નાવાથી રૂપનું રક્ષણ થાય છે એટલે એની પાછળ એક રહસ્ય છે. એક જાતનો વ્યાયામ છે, એક કસરત છે. જે ચોળીને નાય, હાથ પગ બરાબર ચોળીને નાય, કોઈ દાડો વા નથી આવતો. આ બધા શાસ્ત્રોની લાઈન કરવી પડે. ચોળીને નાવાથી પછી આયુર્વેદમાં જાઓ તો કે છે, હા એમ જો કરશે તો મસલ્સ ને આ રીતે દરરોજ કસરત મળતી રહે સ્નાયુને, તો વા નહીં આવે, અકડાઈ નહીં જાય. સાંધા સાંધા ન અકડાય એટલે માણસ સ્ફૂર્તિથી ચાલે, એને રૂપાળો કહેવાય. એટલે શરીરને ચોળીને નાવાથી રૂપનું રક્ષણ થાય છે, સદવર્તનથી કુળનું રક્ષણ થાય છે, અને કાયમ ધ્યાન રાખવાથી અનાજનું રક્ષણ થાય. અનાજનું પીપણું હોય ઘરમાં ભર્યું હોય 100 કિલોનું, એ અવારનવાર જરા જોતા રહેવું. ઘરમાં વપરાશ મહિને 20 કિલોનો છે તો 3 મહિને પીપણું અડધે સુધી પહોંચી જાય. એ પ્રમાણે અનાજ કેટલું વપરાય છે એમ નજર કરતા રહેવું. એ કઈ તમારા માથે નહીં હો, તો ઘરમાં બીજા સભ્યોનું પણ આ કર્તવ્ય છે. તે ઘઉં ઉતરતા જાય છે નીચે, એટલે વારંવાર માપવાથી આ રીતે ધ્યાન રાખવાથી ધ્યાનનું રક્ષણ થાય અનાજનું. તારા પીપણું હજુ 3 મહિના થયા નથી ને અડધે કેમ પહોંચી ગયું? તરત ખ્યાલ આવે કઈ કારણ શું થયું, વિચાર આવે. કોઈને દાનમાં આપી દીધા હતા, કોઈને મદદમાં આપ્યા હતા, કે શું કરે તો આ ઘઉં ઓછા કેમ થયા. ઘરમાં અનાજ કેટલું છે, આપણો વપરાશ કેટલો છે, એનું ધ્યાન રાખો તો અનાજનું રક્ષણ થાય. બીજી વાત, અનાજની રક્ષા આ રીતે ધ્યાન રાખવાથી થાય. અશ્વાન રક્ષક અનુક્રમ, ઘોડો રાખ્યો હોય તો એને દોડાવવાથી એની રક્ષા થાય છે. ઘોડો બાંધી જ રાખો તો નકામું થઈ જાય. ગાયોનું ધ્યાન રાખવાથી જ ગાય સારી રહે છે. અને છેલ્લે એક સામાજિક જેવી વાત આવે છે, સ્ત્રીઆ રક્ષ્યા કુચૈલતા. અત્યારના સમયને જાણે સાનુકૂળ આ વાક્ય છે. ઘણીવાર નિર્દોષ બહેનોની છેડતી થતી હોય, કોઈ એની મશ્કરી કરતા હોય, આવું બધું બહુ બનતું હોય છે. એનું કારણ કારણ છે અત્યારનો પહેરવેશ. અત્યારનો પહેરવેશ એટલો બધો અધકચરો છે કે જેને જોઈને દુર્જનો એ બહેનોની મશ્કરી કરવા પ્રેરાય છે. અહીં આગળ વિદુરજી કહે છે, કુચૈલ હતા, પહેરવા છતાં ન પહેર્યા જેવું જ દેખાતું હોય આવા વસ્ત્રો જો પહેરે તો સ્ત્રીની રક્ષા થતી નથી. એટલે બહુ સારા અને સુંદર વસ્ત્રો પહેરવાથી સ્ત્રીનું રક્ષણ થાય છે. આ વાત તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એ લખી કે અંગ દેખાય એવું ભૂંડું વસ્ત્ર. મહારાજે સીધો શબ્દ વાપર્યો, ભૂંડું એટલે કે એવા ખરાબ વસ્ત્રો પહેરવાની કોઈ જરૂર નહીં. શરીર સચવાય, મર્યાદા સચવાય એવા વસ્ત્રો ધારણ કરે તો બહેનોની રક્ષા થાય છે. નકુલ અમૃતહીનસ્ય પ્રમાણમ ઇતિ મે મતિ. સારા કુળમાં કોઈ જન્મ્યો હોય અને એના આચરણ ખરાબ હોય તો એને આદર આપવાની, માન આપવાની કોઈ જરૂર નહીં. ઓહો આ તો આના બાપ દાદા કેવા હતા એમ જોવાની કોઈ જરૂર નથી. ઘણા માણસોની એવી ટેવ પડી ગયો છે, અમારા વડવા આવા હતા. વડવાની વાત જવા દે, તારી વાત કર. વડવા તો બધાના ઘણા સારા હતા. એ વડવાના નામે કોઈ બોક્સ મળી જતો નથી. એવા ગુણ ગાવાથી કોઈ જરૂર નથી. વિદુર નીતિ કહે છે કે ગમે એટલું કુળ સારું હોય એમાં જન્મ્યો હોય, છતાં એ સ્વયં દુરાચારી હોય તો એને આદર આપવાની કોઈ જરૂર જ નથી. જેમ કે રાવણ, રાવણ કોઈ ખરાબ કુળમાં નહોતો જન્મ્યો, બ્રાહ્મણ કુળમાં જન્મેલો, અને એમાં પાછું બહુ ઉત્તમ કુળ હતું એનું, છતાં એ સ્વયં દુરાચારી હતો તો એને કોઈ પુરાણમાં શાસ્ત્રમાં ક્યાંય આદર મળ્યો નહીં. તો એની સામે બીજું, કોઈ ગમે એવા કુળમાં જન્મ્યો હોય, હલકા કુળમાં જન્મ્યો હોય, છતાંય સદાચારી હોય તો એને પૂરો પ્રેમથી આદર આપવાનો. જેમ કે પ્રહલાદજી, પ્રહલાદજી દૈત્યના કુળમાં જન્મ્યા હતા, હિરણ્યકશિપુ ને ત્યાં, પણ જગત આખું પ્રહલાદજીના નામ સાથે આદર, પૂજ્યભાવ, ભક્તભાવ કેટલો રાખે છે. ઘણા માણસોને એવી ટેવ પડી જાય છે, એમાંથી જેને આવી ટેવ પડે એને પારાવાર પીડા રહે છે. યઈર્ષુ પરવિત્તે સુ રૂપે વીર્યે કુલાન્વયે, જેને પારકા ધનની ઈર્ષા હોય, કોઈને પગાર વધારો થઈ જાય અને આબળી મારે, પણ એમાં તમારે શું લેવા કે દેવા. અને એમ થાય કે હું આટલા વર્ષોથી કૂટાઉં છું, મને ફક્ત 57 વધ્યા અને એને 700 વધ્યા, એટલી પીડા થયા કરે. જેને પારકા ધનની, પારકા પરાક્રમની, કોઈ એવું પરાક્રમ કર્યું હોય કે જેથી એને છેક પાટનગર બોલાવીને એને ઇનામ એવોર્ડ આપવામાં આવે, તો પારકા ધનની, પારકા પરાક્રમની જેને ઈર્ષા આવ્યા કરે એને પાર વિનાની પીડા રહ્યા કરે. મટે જ નહીં પીડા, હુકાતો જ જાય. થોડી બદામ ખા ને, ના ના, આખો કોથળો રાવ લાવો ને, એ કશો તાજો નહીં થાય. કારણ કે એને પારકા ધનની ને પારકા પરાક્રમની સતત અંદર જલન થયા કરે છે, પીડા થયા કરે છે. બીજી વાત, સભામાં ક્યાંય પણ જવો, સભા એટલે કથા વાર્તાની સભા નહીં, સંમેલન હોય, જ્ઞાતિનું સંમેલન હોય, કોઈ કર્મચારી મહામંડળનું સંમેલન હોય, કોઈ ક્યાંય એવા મોટા સામાજિક સંમેલનો હોય, એમાં જરા વસ્ત્રો પહેરીને જવું, એમાં લગર વગર નહીં જવાનું, સભામાં ચાલે. પણ જ્યારે આવી રીતે કોઈ સામાજિક કાર્યક્રમ, સભા, સંમેલનો હોય, એમાં સારા વસ્ત્રો પહેરીને જશો તો તરત જ બધાનું ધ્યાન આકર્ષાશે. જીતા સભા વસ્ત્ર વધા, જેને સારા વસ્ત્રો પહેરતા ફાવે વ્યવસ્થિત, તો એ સભામાં સૌનું ધ્યાન ખેંચે, આદર મળે. બહુ જૂની કથા છે, યુગ જૂની, વસ્ત્રો કેટલું કામ કરી જાય છે. સમુદ્રમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા અને ઝેર પ્રગટ થયું, દરિયાના મંથનમાંથી ઝેર પણ નીકળ્યું અને લક્ષ્મીજી નીકળ્યા. એવા રૂપાળા, સોળ શણગાર સજેલા, તેજ તેજ તેજ છૂટે. પિતા સમુદ્રને વિચાર આવ્યો કે મારી દીકરી લક્ષ્મીજી કોને આપું, અને આ ઝેર જો રહી જશે તો બહુ નુકસાન કરશે, એ કોને આપવું. તેમાં બે જણા આવ્યા સમુદ્ર મંથન વખતે, નારાયણે આવ્યા અને શિવજી આવ્યા. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં લખે છે કે નારાયણ અને શિવજી એ બંને સમાન છે. તો બંને સમાન છે ને, બે આવ્યા, બેના બળ શક્તિ બધું સરખું, છતાં બે સભામાં આવ્યા. વિશાળ દેવતાઓની મોટી ભીડ હતી, દૈત્યો પણ આમાં હતા, બધા હતા, અને શિવજી અને નારાયણ બે ત્યાં આવી પહોંચ્યા. એમાં નારાયણ તો એવા સરસ, માથે મુગટ, કાને કુંડળ, કૌસ્તુભ મણીવાળા દાગીના, અને એવા સુંદર પીળા પીતાંબરો, ઝરકસી જામા, હાથે વીટી વેદ કડા, બહુ સુંદર શોભાવાળા શણગાર. અને મહાદેવજી, વાઘનું ચામડું વીઠેલું ઢેચણથી ઉપર ઉપર, અને કાળા નાગ આડાવાળા ફૂફાડા મારે, બીજું કોઈ વસ્ત્ર ને આખા શરીરે રખ્યા છોડેલી, એટલે સમુદ્રે ઝેરનો લોંદો ઉપાડીને મહાદેવને આપ્યો. અને લક્ષ્મીજી કોને આપ્યા? નારાયણને. આખું જગત જાણે છે. એટલે જયારે કોઈ આવું જાહેર સંમેલન હોય, સામાજિક કે કોઈ આપણો મોભો, ત્યારે વિચાર કરો કે હું કેવી સ્થિતિ કેવો છું. એ વખતે વૈરાગ ભાવના નહીં લાવવાની. હવે આ તો પંચભૂતનો કોથળો છે, એને આમ ઢાંકો કે તેમ ઢાંકો, એથી કઈ એમ નહીં. તમારું કર્તવ્ય છે, તમે સંસારમાં છો, તમે ગ્રસ્ત છો, તો એ પ્રમાણે કોઈ પણ માણસ જેમ ન્યાયાધીશ ન્યાયની ખુરશી ઉપર બેસે તો એના ચોક્કસ નક્કી કરેલા કપડાં જ પહેરીને જાય. કોઈ ડ્યુટી ઉપર હોય, કોઈ પોલીસ અધિકારી, તો એના એવોર્ડ ને એના દોરડા બે ચાર ખભા ઉપર ને આડું અવળું કરીને એ પ્રમાણે ગોઠવીને જાય. એ વખતે ધોતિયું પહેરીને જાય તો મારી પાસે તાકાત છે, પછી હું ધોતિયું પહેરું કે ચડ્ડી, તમારે લેવા કે દેવા, એમ ન ચાલે. દરેકનો એક વેશ નક્કી હોય. તો ગ્રહસ્થો જયારે એવા કોઈ સંમેલનમાં જાય ત્યારે જીતા સભા વસ્ત્ર વતા અધ્વા, જેની પાસે યાન એટલે કે વાહન હોય એ માર્ગને જીતે છે. માર્ગ જીતવો એટલે કે લાંબી મુસાફરી કરવી હોય. તમે 200-500 કિલોમીટર વાળા સ્નેહી સગાને કહી શકો સાંજે આવી જઈશું 5 વાગે, પણ ક્યાંથી આવો વાહન ન હોય તો? ઘણા ભક્તો કહેતા હોય છે, આજ તો ભગવાનની ઈચ્છાથી ઓહો છેક મૂળી દર્શન કરીને આવ્યા, પણ એ વાહનના પ્રતાપે. અધ્વાજીતો યાનવતા, જેની પાસે વાહન હોય એ માર્ગને જીતે છે, અને જેની પાસે શીલ હોય એ સૌનો સદભાવ જીતે છે. શીલ એટલે સારું આચરણ, સારો સ્વભાવ, એ સૌનો સદભાવ જીતે. ના, એ સજ્જન બહુ સારા છે. પૈસાદાર માણસોમાં એટલે કે સુખી વર્ગમાં, હવે ખાવાની વાત થોડી આવે છે, જમવાની, સુખી માણસોના ભોજનમાં સ્વાદ મુખ્ય હોય છે, પોષણ મુખ્ય નથી હોતું. 2 વાર વઘારેલું, 3 વાર પાવડર છાંટેલા, અને 2-4 સીસી અડીઅવળે મૂકી રાખે, અને એટલે સુખી માણસના ભોજનમાં સ્વાદ જ મુખ્ય હોય છે, બાકી પોષણ ક્ષમતા એનું કઈ નક્કી નથી હોતું. મધ્યમ વર્ગના માણસના ભોજનમાં ઘી મુખ્ય હોય છે. જૂની વાત હશે, ભલે અત્યારે મધ્યમ વર્ગના માણસને પ્રોબ્લેમ હોય ઘીનો, પણ પહેલા આપણા કોઈ વયોવૃદ્ધોને પૂછી જોજો, મધ્યમ વર્ગના માણસનું ક્યાંય ભોજન સંમેલન હોય, ક્યાંય લગ્ન પ્રસંગ હોય, તો એના જમણવારમાં મીઠાઈઓ અથવા કંસાર, અને એમાં ઘીની ધાર કરે, અડધાની ચકલી જાણે ચાલુ થઈ એમ, અને એ થાળી અને રોટલો ખાય તો એની સાથે આઈસ્ક્રીમના ગચિયા જેટલું ઘી લઈ લે. એટલે મધ્યમ વર્ગના માણસના ભોજનમાં ઘી મુખ્ય રહેતું, અને ગરીબ માણસોના ભોજનમાં તેલ મુખ્ય રહેતું. આટલું તો સમજાય ન સમજાય ઠીક છે, પણ હવે બહુ અગત્યની વાત આવે છે. આટલું કયા પછી વિદુરજી બહુ સમજવા જેવી વાત કહે છે. મને તો એમ લાગે છે, ખાવાનો સાચો આનંદ તો ગરીબ માણસોને જ હોય છે. મધ્યમ વર્ગનાને નથી હોતો, અને સુખી વર્ગને તો બિલકુલ નથી હોતો. આમ કેમ કહ્યું હશે? ગરીબ માણસોને જ ખાવાનો આનંદ હોય છે, તો ગરીબ માણસોને તો આપણાને ક્યાં મેળ પડે, શું ખાઈ શકે? વિદુરજી કહે છે, ગમે તે ખાઈ શકે. ક્ષુત સ્વાદુતામ જનયતી સા ચાઢીએ સુદુર્લભા. ભોજનમાં સ્વાદ કોણ લાવી દે છે? જીરું, મીઠું, હળદર, વરિયાળી, આંબા હળદર, ભોજનમાં સ્વાદ કોણ લાવી શકે? ભૂખ. જેને ભૂખ ન હોય એને ભોજનમાં સ્વાદ ન હોય, આ ભાવતું નથી ને આ પચતું નથી ને. એટલે ભોજનમાં સ્વાદિષ્ટ વસ્તુ હોય તો ક્ષુધા છે, તો ચાઢ્યેસુ સુદુર્લભા, એ ભૂખ ધનપતિઓને તો બહુ દુર્લભ છે, એને બાપડાને ભૂખ જ નથી હોતી. એક વૈદરાજ બહુ સારા પ્રસિદ્ધ હતા, એની પાસે લાઈન લાગેલી. એટલે વૈદ્ય પૂછે, બોલો ભાઈ શું તકલીફ છે? સાહેબ ભૂખ લાગે એવી કોઈ દવા આપો ને. સારું, 10 પડીકીઓ વાળી આપી, આ પાણી સાથે લેજો, આ મધ સાથે લેજો. બીજો આવ્યો, તમને શું તકલીફ છે? પચતું નથી. સવારે ખાઉં છું 3 રોટલી ને ખાખરા, તો એ સાંજ સુધી કઈ પેટમાં એવું ને એવું હોય છે, પચતું નથી. એને દવા આપી. 5-10 જણા ગયા, પછી બીજા આવ્યા, શું બોલો તમને શું તકલીફ છે? મળતું નથી. એ તકલીફ છે, એની કોઈ પડીકી આપો ને. અંદર તો અગ્નિ લાગેલી છે જોરદાર, પણ કઈ નાખવું શું એ પ્રોબ્લેમ છે. એટલે સુખી વર્ગને ભૂખ દુર્લભ છે, જ્યારે ગરીબ માણસોને ભૂખ હાજરા હજુર છે, ક્ષુધા. જે કઈ નાખે એ પચી જાય છે. વિદુરજીના શબ્દોમાં જ કહીએ તો જીર્યંતપી કાષ્ટાની દરિદ્રાણા મહીપતે. હે ધૃતરાષ્ટ્ર, તમને ખાવાનું ભાવતું નથી એમ તમે શરૂઆતમાં જ મને કહેલું, ક્યાંથી ભાવે? ગરીબ માણસોને તો લાકડા પચી જાય છે. વિદુર નીતિનો સ્પષ્ટ શબ્દ છે જીર્યંતપી કાષ્ટાની. ગરીબ માણસને તો લાકડાએ પચી જાય છે, બીજી શું વાત. અહીં આગળ થોડો લક્ષણ અર્થ કરવાનો. લાકડા પચી જાય એટલે કઈ લાકડા ખાવાની ચીજ નથી, તો એનો અર્થ એવો કે લાકડા જેવા રોટલા, સૂકા લુખા રોટલા હોય. તમે કે રોટલો બનાવજો બાજરીનો, બીજે દાડે જોજો એ લાકડા જેવો થઈ જાય. એ સુખી માણસોને આપો તો એની તાકાત નથી. પહેલો તો ચાવી જ નહીં શકે, કારણ કે અઠવાડે અઠવાડે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી પડતી હોય છે. પણ એવો લુખો સૂકો લાકડાના ટુકડા જેવો રોટલો ગરીબ માણસોને પચી જાય છે. અહીં આગળ વ્યાખ્યામાં લખ્યું છે, ગરીબનો અર્થ જેને મહેનત કરવાની હોય છે, એ મહેનતુ માણસ. મહેનત કરતો હોય ને બધું કઈ કહેતા કઈ તકલીફ નથી થતી. બેઠાડું હોય ને વારે વારે જાય, ડોક્ટર સાહેબ દુખે છે એટલે પેલો એક્સરે લે, મણકો જરા ખસે છે, કાં તો કે છે ગાદી આડી ઓળી થાય છે. તમે કોઈ મહેનતુ માણસને જોજો, રોડ સાઈડમાં ભૂંગળા નંખાતો હોય ને, જોરદાર કોદાળીના ઘા મારતા હોય ને, ખાડા ખોદતા હોય, એને કેવું તારે મણકાની તકલીફ છે? એ તો કહેશે કે મણકો માળામાં હોય ભાઈ, અહીં શરીરમાં ન હોય. આ બધા જ પ્રોબ્લેમો સુખી વર્ગના છે. અને આ શરીરને માણસે પોતાની જાતે બગાડ્યું છે. ઈશ્વરે તો વ્યવસ્થિત નવો જ પીસ જેમ ફેક્ટરીમાંથી આવે ને એ રીતે આપેલો, પણ તમે બગાડ્યો જાતે હાથે કરીને, કાં તો મૂકી રાખ્યો ગાદલા ગોદડામાં, અને કાં તો અંદર ભર ભર કર્યા કર્યો. જે વાહન જેનું હોય એમાં નંખાય. તમારા સ્કૂટરમાં તમે ડીઝલ નાખો તો ચાલશે, તમારે ઘેર તેલનો ડબ્બો આખો હોય વધે એમ લાગતું હોય થોડું તેલ નાખશો સ્કૂટરમાં તો ચાલશે? નહીં ચાલે, કારણ કે એને તો એનું ચોખ્ખું પેટ્રોલ જ જોઈએ, તો જે યંત્ર સારું ચાલે. આપણે આ શરીરમાં કઈ વિચાર કર્યો, બધું નાખી કર્યું, જે આવ્યું નાખ્યું. પશુ સૂંઘીને ખાય છે કે આ યોગ્ય છે કે અયોગ્ય, માણસને તો કઈ ખબર જ નથી. યોગ્ય અયોગ્ય કઈ નહીં, લારીઓ પાસે સ્ટેશન હોય કઈ હોય, આખો દિવસ માખીઓ બબડતી હોય, મચ્છર ઉડતા હોય, ધૂળ ઉડતી હોય, કેટલા બેક્ટેરિયાના થર જામતા હોય, આપણે લાઈનમાં આવી જઈએ, આવી દે બટાકા વાળા લાવ દાબેલી, કશું નહીં લાવી નાખ, બીજી વાત નહીં. અને પછી લાઈન લાગે અને પછી ડોક્ટરો કહેશે મણકો ખસે છે, ગાદી તો બધી ડબલ ખસી જાય. એટલે જે મહેનત કરે છે એને બધું જ પચી જાય છે. એક ડોક્ટર બંગલો બનાવતા હતા, કમાણી સારી થયેલી આવા માણસોના પ્રતાપે, એ બંગલો બનાવતા હતા. ધમધોકાર કામ ચાલે, એક ધાબો ભરાઈ ગયેલો, બીજાનું કામ ચાલુ. બપોરે આંટો મારવા આવ્યા સાઈટ ઉપર, એક વાગ્યાનો સમય, એક મજૂર ખાવા બેઠો, એણે એનો ડબ્બો ખોલ્યો, જાડો રોટલો એમાં હતો ડબ્બામાં, માંડ્યો ખાવા, આખો રોટલો ખાઈ ગયો, સડસડાટ ઉતારી ગયો, ચાવ્યો ન ચાવ્યું કરીને ખાઈ જ ગયો. ડોક્ટર આમ જોઈ રહ્યા, પછી કે હવે હું બિચારા આવા ગરીબ માણસોને થોડી સલાહ તો આપું, કઈ નહીં એની પાસે ક્યાં મારે ફી લેવાની છે, સલાહ આપું ખાલી, અહીંયા શું સાહેબ બોલો, તું આખો રોટલો ખાઈ ગયો હા, અને ઉપર આખો લોટો પાણીનો પી ગયો હા, પછી વારે વારે સાહેબ પાણી પીવા આવવું ન પડે ને, આ કામે ચડી જઈશું હમણાં, એટલે એમ નહીં પણ તારા હિત માટે એક વાત કહું, ખાવા બેસીએ ને ત્યારે વચ્ચે થોડુંક પાણી પીવું, થોડુંક પાણી જો વચમાં આવે તો ઉપરના નીચેના બધા અનાજને મુલાયમ રાખે, સુપાચ્ય બનાવે, એટલે તારે સમજી રાખવાનું, જમીએ ને ત્યારે વચમાં પાણી પીવાનું. સાહેબ મને તો એવું કોઈ કહેલું નહીં, કઈ ખબર નહીં, હવે શું કરું, આ તો ધ્યાન રાખજે, તે ખાધા પછી પાણી પીધું એ તો બહુ સારું નહીં, ભોજનાંતે વિષમવારી, જમ્યા પછી બહુ પાણી પીએ ને તો અપચો કરી નાખે. ઓહો સાહેબ આ તો નુકસાન જેવી વાત, હા એટલે તને કહું છું, ઉભા રહો સાહેબ હરખું કરી દઉં, આજ મારા ઘરવાળા આવ્યા નથી, એના ભાગનો રોટલો પડ્યો જ છે ડબ્બામાં, બીજો રોટલો ખાઈ ગયો, બીજો આખો રોટલો ખાઈ ગયો, સાહેબ પાણી બરોબર વચ્ચે થઈ ગયું ને, હવે એક રોટલો ખાધો, ઉપર લોટો પાણી પીધો, ઉપર બીજો રોટલો, સાહેબ તમારા નિયમ પ્રમાણે વચોવચ પાણી થઈ ગયો. સાહેબ કે હે ભગવાન, પાણી વચોવચ થઈ ગયું પણ તું એ મારા ભણતરમાં મારા જ્ઞાનમાં વચોવચ યાદ રહીશો. એટલે જીર્યંત પે કાષ્ટાની, મહેનત કરે અને જઠરાગ્નિ બરાબર પ્રદીપ્ત હોય છે. ગરીબોને પેટ ભરવાનો કાયમ ભય હોય છે, ભય એટલે કે ચિંતા. મધ્યમ વર્ગને મૃત્યુનો ભય હોય છે. વાત વાતમાં કહે છે ઠીક હવે આપણે તો ઓચિતા ઉકલી જવાના, આમ કયા કરતા હોય. અને સમાજના ઉજળિયાત એટલે કે ઊંચી કોટીના વર્ગને અપમાનનો ભય હોય છે. આમ મારું શું, મારી ક્રેડિટનું શું, મારા હોદ્દાનું શું, એને સતત એ ચિંતા સતાવ્યા કરતી હોય છે. સૌથી સારી વસ્તુ જેને સત્તા મળે કે સંપત્તિ મળે પણ એને ક્યારે ઉદ્ધતા ન કરવી, છકી ન જવો, ગમે એવો ઊંચી ગમે એવો નાની અનેક પ્રકારનો દારૂ પીએ, મદ્ય પીએ, એનો જે કેફ ચડે એનાથી ખરાબમાં ખરાબ કેફ ઐશ્વર્યનો છે, એટલે કે સત્તાનો છે. મહાનિંદિત સત્તાનો કેફ મહાનિંદિત છે. દારૂનો કેફ તો કદાચ ઔષધ ઉપચારથી ઉતરી જાય પણ સત્તાનો કેફ એ તો છેક પછડાય નહીં ત્યાં સુધી ઉતરતો નથી. એક જૂની વાર્તા છે. એક ઋષિએ એ ઉંદરડીને શું બનાવ્યો હતો? વાઘ ભાંપ. એટલે એટલા માટે પૂછું છું કે તમને વાર્તા યાદ છે કે નહીં. બિલાડીથી ડરી ઉંદરડી, એટલે પેલા યોગીએ કહ્યું તું બી બિલ્લી બન જા, એટલે બિલાડી બની ગઈ. એ કૂતરા ભાળીને પાછી ગભરાઈ ને તો કૂતરા બન જા, એટલે કૂતરો બની ગયો. ત્યાં તો એક દિવસે વાઘ આવ્યો, વાઘ જોઈને કૂતરો પૂંછડી સંતાડી બે પગ વચ્ચે ને પર્ણકુટીમાં ઘૂસ્યો, એટલે કે હજુ ડરે છે તો બી શેર બન જા, વાઘ બનાવી દીધો. હવે વાઘ બનાવ્યો એટલે ખોરાક બદલાઈ ગયો. આજુબાજુમાં પોતાનું કામ પતાવીને ઝૂંપડી પાસે આવે અને એક દિવસ વિચાર કર્યો કે હા, આ ગુરુજીનો સ્વાદ માણ્યો નથી એ કેવો હશે. અને મહર્ષિ જાણી ગયા, અચ્છા ઉંદરડી થઈ જા પાછી, બીજું કઈ નહીં. ઉંદરડીમાંથી વાઘ બનાવે ત્યારે બનાવનારને જ ખાવા તૈયાર થાય. સત્તા મળે તો સાણપણું ચૂકી ન જવાય એ ખાસ યાદ રાખવાનું. સહજ ભગવાને આ શરીર આપ્યું છે, એ શરીરનું સંચાલન એક બહુ તાત્વિક એટલે કે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ સમજવા જેવું છે. રથ શરીરમ પુરુષસ્ય રાજન આત્મા નિયતેન્દ્રિયાણાંચ અશ્વા. આપણું આ શરીર છે એક રથ છે, અને આ રથનો સારથી આત્મા છે. સારથી ન હોય તો રથ ચાલે નહીં. સારથી આત્મા છે અને શરીર રથ છે, તો પછી રથ હોય તો ઘોડા. આ રથ એવો છે એમાં 10 ઘોડા જોડ્યા છે, 10 ઇન્દ્રિયો એ 10 ઘોડા છે. રાજા એક વાતનું ધ્યાન રાખો, જો ઘોડા સારથીના અંકુશમાં ન હોય, કયામાં ન હોય, તો એ રથ ખાડામાં પડે છે. 10 ઇન્દ્રિયો જો આત્માના અંકુશમાં ન હોય તો એની જિંદગી ખાડામાં જ જાય છે. આંખ કાન નાક વગેરે 10 ઇન્દ્રિયો એ આત્માના અંકુશમાં જોઈએ. અને જેને પોતાની આ 10 ઇન્દ્રિયો ઉપર કાબુ ન હોય, અંકુશ ન હોય, ઇન્દ્રિયોનો દોરવ્યો દોરવાઈ જતો હોય, ખેંચાઈ જતો હોય, એ કેવો સમજવો? એ ક્યાં ભૂલ કરી બેસે? સારામાં એને ખોટું દેખાય, અને જે ખોટું હોય એમાં સારું દેખાય. શુભમાં અશુભ અને અશુભમાં શુભ જોનારો આવો મનુષ્ય મહા દુઃખને પામે છે, એને કોઈ સુખી કરી શકતું નથી. અને જેની દ્રષ્ટિ આવી અવળી હોય, ભાઈ સુખ સામા છે એ સમજી ન શકતો હોય, દુઃખના માર્ગને જે ઓળખી ન શકતો હોય કે હું જાઉં છું ને ખોટો રસ્તો છે, આટલો જેને ખ્યાલ ન હોય, પછી એ દિવસે દિવસે ઉતરતો જાય, પાપ કરતો જાય. અને એવા દુર્જન માણસોની સોબત જો કોઈ સજ્જન કરે તો એને દુઃખ આવે છે. કોની જેમ? શુષ્કેણ આર્દ્રમ દહ્યતે મિશ્ર ભાવાત. શુષ્કેણ આર્દ્રમ, સૂકા લાકડા, સૂકા લાકડાનો ઢગલો સળગે તો એમાં એકાદ બે લીલા લાકડા હોય એ પણ સળગી જાય. સૂકા ભેગું લીલો. એવી જ રીતે દુર્જનની સાથે સજ્જન પણ માર ખાઈ જાય છે. જો એની સાથે હોય ચાર ચોર હોય ને પાંચમો સાહુકાર ભેગો, ચાલો આપણે સાથે જાત્રામાં જઈએ. પેલા ચાર જણા તો એનો અખતરો શરૂ કરી જ દે, પાંચમો એ ભેળો માર ખાય લેવા દેવા વગર. બીજું દ્રષ્ટાંત, અગ્નિ તો દેવ છે ને, બધા અગ્નિને વંદન કરે છે, ભૂદેવો અગ્નિ પ્રગટાવીને એમાં ઘીનો હોમ કરે છે, વેદ મંત્રથી અગ્નિની પૂજા થાય, એટલે અગ્નિ તો દેવ છે, બધાને ખાવાનું બનાવી આપે છે, પચાવી આપે છે. પણ આ અગ્નિ જ્યારે લુહારની કોડમાં લોઢાની ભાઈબંધાઈ કરે, પછી લોઢા ઉપર હથોડા પડે, ઘણ મોટા મોટા ભેગો અગ્નિ એ ટીપાય છે. ખાતરી કરવી હોય તો કોઈ લોખંડનું કામ કરનાર નિષ્ણાત પાસે જજો. લાલચોળ લોઢું થાય એટલે અગ્નિનો પ્રવેશ થાય લોખંડમાં, અને પછી જે અથોડા પડે એ લોઢાને પડે છે, પણ ભેગું સહન કરવું પડે છે અગ્નિને, લોખંડની ભાઈબંધાઈ કરી. એટલે એમ દુર્જનોની મિત્રતાથી સજ્જનને ઘણું બધું સહન કરવું પડે છે. પાપ કરનારની સોબત કરે તો પાપીને જે શિક્ષા થાય એ સોબત કરનારને પણ થતી હોય છે. કેટલાક ગુણ દુર્જનમાં હોતા જ નથી, એટલે આ ગુણ જેમાં ન દેખાય એને દુર્જન કહેવાય. હવે દુર્જનની ઓળખાણ આવે છે, કોઈને એમને એમ કઈ લેબલ લગાડી ન દેવાય કે તો સાવ દુર્જન છે એમ નહીં. આટલા સદગુણ જેમાં બિલકુલ ન દેખાય તો એ દુર્જન કેવો, સરળતા જેમાં ન દેખાય, રુજુ, કોઈ પણ વાતમાં સરળ નહીં, જેમાં શુદ્ધતા ન દેખાય, જેમાં સંતોષ ન દેખાય, કોઈ પણ બાબતમાં, આર્થિક બાબત હોય કે બીજી કોઈ પણ બાબત હોય, એને સંતોષ જ ન હોય, જેમાં જેની પાસે પ્રિય વાણી ન હોય, ક્યાંય પણ તમે પૂછો ભાઈ શું તમારું નામ, કેમ તારે શું કામ છે, તમે કેમ ક્યારે નહીં બેઠા છો, તને શું આડો આવું છું, પ્રિય વાણી તો એની પાસે ભૂલે ચૂકે પણ ડોકાય નહીં. અને છેલ્લે એમાં અખંડ મત્સર ભર્યો હોય, ઈર્ષા. ઈર્ષા અને મત્સર બે ભાઈ બહેન છે અને એ સાથે જ જન્મ્યા છે, જોડિયા ભાઈ બહેન છે. એટલે કે જેમાં મત્સર હોય, ઈર્ષા હોય, સરળતા ન હોય, શુદ્ધતા ન હોય, સંતોષ ન હોય ને પ્રિય વાણી ન હોય, આટલું જેમાં દેખાય તો સમજી લેવું કે પ્યોર દુર્જન છે. તો પછી સજ્જનની શું ઓળખાણ, આપણે કોને કહેવું કે આ ભાઈ બહુ સજ્જન છે, કઈ રીતે જાણવું? તો જેને શાંતિ પ્રિય હોય, જે સહન કરી શકતો હોય, હશે જવા દો ને વિચારો કઈ નહીં, બે વાણી બોલે ગયો એની જીભ ગંધાશે, આપણે કઈ નહીં, થોડું સહન કરવાની જેનામાં શક્તિ હોય, ધર્મમાં જેને નિષ્ઠા હોય અને કામ પૂરતું જ જે બોલતો હોય અને દાન કરવાનો જેનો સ્વભાવ હોય, આટલા ગુણ જેમાં દેખાય એને સજ્જન સમજવો. દુર્જનોનું બળ હિંસા છે. હવે આ બધાના બળની વાત આવે છે, દુર્જનોનું બળ હિંસામાં છે. વાત વાતમાં હથિયાર ઉપાડી લે, બસ એની તાકાત, બીજું એની પાસે કંઈ નહીં, વિચાર નહીં, વિવેક નહીં, જ્ઞાન નહીં, કંઈ નહીં. રાજાઓનું અને રાજપુરુષોનું બળ દંડ છે. માણસો પોલીસથી ડરે કારણ કે એની પાસે દંડો હોય છે અને એને કાયમ લાયસન્સ હોય છે, બે ફટકારી જ દે, મંકોડા ઢીલા પડે તો માર ખાનારના, એમને ક્યાં વાંધો છે. એટલે એનાથી બધા ડરે. એની પાસે બળ છે દંડનું, અને સ્ત્રીઓનું બળ છે સેવા. બહેનોમાં કોઈને જીતવાની જો કોઈ ક્ષમતા હોય તો એ સેવા છે, સેવા. અને ગુણવાનોનું બળ છે ક્ષમા. વાક સંયમો હિ નૃપતે સો દુષ્કર તમો મતા. હમણાં જ આપણે સાંભળ્યું ને કે વૃદ્ધાવસ્થામાં જીભ મજબૂત થાય, પણ વિદુરજી કહે છે બધાને માટે કહે છે, વાણી અંકુશમાં રાખવી એ બહુ કઠણ છે. એટલે કે મૌન રાખવું સહેલું છે. કોઈ એમ કે ભાઈ હું એક મહિનો મૌન પાળીશ તો એ સરળ છે, કદ પાળી શકાય. ઘણા મૌન પાળવા વાળા પાટી લઈને બેસે છે. હમણાં મારું મૌન છે, પહેલી તારીખ પછી મળજો પાટીમાં લખીને કે. તે મૌન પાળવું સરળ છે, પણ માપનું બોલવું બહુ કઠણ છે. આ વિચારી જોજો. જરૂર પૂરતી જ વાણીનો ઉપયોગ કરવો એ વાત બહુ કઠણ છે. મિતભાષી થવું બહુ કઠણ છે. એની સામેનું એક વાક્ય, ઉપવાસ કરવો સરળ છે પણ ઓછું ખાવું એ બહુ કઠણ છે. અને એમાં પણ અર્થવત વિચિત્રમ ચૈવ ન શક્યમ બહુભાષિતમ, અર્થવાળું અને અતિ સુંદર ભાષણ ક્યારે પણ લાંબુ થઈ શકતું નથી. એટલી વાણી તો બહુ જ ટૂંકી જ હોય છે. વાણી સારી રીતે બોલાય તો શત્રુને મિત્ર બનાવી દે છે. જેતલપુરમાં મુક્તાનંદ સ્વામી બેઠેલા, આગળ ફૂલનો ઢગલો હતો, સ્વામી હાર પરોવતા હતા, બીજા સંતો બીજી સેવામાં હતા. ત્યાં કોઈ દુર્જનો તૈયાર થઈને આવ્યા કે આ મુક્તાનંદ બહુ મોટેરા સાધુ છે, કોણ જાણે કેમ દુર્જનોને અકારણ દ્વેષ હોય છે. સ્વામીએ કોઈનું કઈ બગાડેલું નહીં, પણ પૂરો ક્રોધ કરીને મનમાં ઘાત ભરીને આવ્યા. અને દૂરથી જોયો કે મુક્તાનંદ એકલા બેઠા છે. એ જ હશે મુક્તાનંદ, દેખાય છે વૃદ્ધ. ત્યાં પણ ખાતરી કરીએ તો બે ત્રણ જણા હથિયાર સાથે આવ્યા. મુક્તાનંદજી કિનારી ઉપર બેઠેલા. તમારા નામ મુક્તાનંદ? બધા એ રીતે કહે છે ખરા, મને મને મુક્તાનંદ કરીને બોલાવે છે. ઓ, આપ પવિત્ર પુરુષો ક્યાંથી આવ્યા છો? તમારા દર્શનથી મને બહુ આનંદ થાય છે. સ્વામીએ બૂમ પાડી, એ સંતો આવો, જુઓ તો ખરા, આ છે ધર્મના ઘેરથી મહેમાન આવ્યા છે, અને એમનું સન્માન કરો, સત્કાર કરો. આવો લાભ તમને બીજે ક્યાં મળશે? આવો આવો, તમારા પગલાં આ મંદિરમાં ક્યાંથી? પધારો, બેસો બેસો, આસન સ્વીકાર કરો. હથિયાર સંતાડીને આવ્યા હતા, ઘા મારવા માટે જ આવ્યા હતા. સ્વામીએ બેસાડ્યા અને બીજા સંતો દોડીને પાણી લઈ આવ્યા. સંતોને એમ થયું કે આ અહીં ક્યાંથી? ગૌશાળામાં ગાયો બંધાય, પણ કઈ આને અહીં ક્યાંથી સ્વામીએ બેસાડ્યા? પણ પાણી આપ્યું. લાવો સંતો પ્રસાદ લાવો, તમે બધાની સેવા કરી હશે પણ આવા પુરુષોની સેવા નહીં કરી હોય. આ તો ભાગ્ય હોય એને જ મળે આમની સેવા. લાવો જલ્દી પ્રસાદ. ઠાકોરજી ચાર વાગે જાગે ને ત્યારે મેવો ધરાય. આપણે જેમ ધનુર્માસનો સવારે પ્રસાદી વેચાય છે, ત્યારે ઠાકોરજી જાગ્યા હોય ને ભક્તો મેવો લાવી દીધો હોય ને એનો પ્રસાદ હાજે વેચાય છે સભા પૂરી થાય ત્યારે. એટલે પ્રસાદ પડ્યો તો એ આપ્યો. પહેલાનો દ્વેષ, ક્રોધ અને ઘાતકી ભણું બધું ઢીલું પડી ગયું, ઉતરી ગયો. પગમાં પડ્યા, માફી માગી કે અમે તો બહુ ખરાબ છીએ. ના ના ના ના, તમે કોઈ ખરાબ નથી. તમે તો બહુ સારા છો, આ મંદિરમાં આવનાર કોઈ ખરાબ હોય? એટલે વિદુરજી કહે છે કે વાણી જો સારી રીતે બોલાય તો દ્વેષ ધોઈ નાખે છે, વાણીને જો ખરાબ રીતે સહેજ બોલો તો દ્વેષ ઉભો થાય મિત્ર વચ્ચે. અહીં આગળ વિદુરજી કહે છે કે બહુ સાવધાન થઈને સાંભળવા જેવું છે. કરણી, નાલિકા, નારાજ વગેરે બાણો શરીરમાંથી કાઢી શકાય, પણ વાણીનું બાણ વાગ્યું હોય એ ન કાઢી શકાય. ગમે એવી બંદૂકની ગોળી વાગી હોય, તમંચો, રિવોલ્વર 1K56 કે પછી 303, કોઈ પણ બંદૂકની ગોળી વાગી હોય તો એ ડોક્ટર ઓપરેશન કરીને કદાચ શરીરમાંથી બહાર કાઢી શકે, પણ વાણીનું બાણ જ્યાં વાગ્યું એ શરીરમાંથી ક્યારે બહાર નીકળતું નથી. માટે સજ્જનોએ, ડાયા માણસોએ વાણીનો પ્રયોગ કરતા પહેલા સાવધાન રહેવું.